શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ત્રીજો અધ્યાય 26-27 વ્યાસજી દ્વારા નવરાત્ર વ્રતવિધિનું વર્ણન તથા પૂજામાં નિષિદ્ધ કન્યાઓનું વિવેચન. સુશીલ વૈશ્ય પર દેવીનું પ્રસન્ન થવું. જન્મેજયે પૂછ્યું, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, નવરાત્ર આવે ત્યારે શું કરું? ખાસ કરીને આસો નવરાત્રનું વિધાન શું છે તે કૃપા કરીને કહો. આ ઉપરાંત નવરાત્ર વ્રતનું ફળ શું છે તથા તેનો વિધિ શું છે તે કૃપા કરીને વિગતે જણાવો. વ્યાસજી કહે છે, રાજન, મંગળદાયી નવરાત્ર વ્રત વિશે કહું છું તે સાંભળો. શરદ ઋતુના નવરાત્ર અને વસંત ઋતુના નવરાત્ર આસો અને ચૈત્ર માસના બંનેમાં પ્રેમપૂર્વક પૂજા કરવી, કારણ કે આ બંને ઋતુઓ શરદ અને વસંત તમામ પ્રાણીઓ માટે યમની દાઢના નામે ઓળખાય છે. કેમ કે આ બંને ઋતુઓ જગતના તમામ પ્રાણીઓ માટે અત્યંત દુઃખદ છે, તેથી કલ્યાણ વાંચું મનુષ્ય કાળજીપૂર્વક નવરાત્રમાં મા દુર્ગાનું યજન પૂજન કરવું જોઈએ. આ બંને ઋતુઓમાં ભયંકર બીમારી ફેલાય છે, તેના કારણે ઘણા લોકો મરણ પામે છે. તેથી આ ઋતુઓમાં સમજદાર લોકોએ ભક્તિપૂર્વક દેવી ચંડિકાની ઉપાસના કરવી. રાજન, આસો અને ચૈત્ર નવરાત્રના વિધિમાં આગલા દિવસે એટલે કે અમાસના દિવસે સાદું અને હલકું ભોજન માત્ર એક વાર જમવું. આ શુભ દિવસે સમથળ જમીન પર મંડપ બનાવો. મંડપ 16 હાથના વિસ્તારનો બનાવો. 16 હાથ કહેતા મંડપની લંબાઈ પહોળાઈ 9 હાથ લાંબો અને 7 હાથ પહોળો એમ 16 હાથ. સ્તંભ અને ધજાઓવાળા મંડપની જમીનમાં ધોળી માટી છાણથી લીપીને મધ્ય ભાગમાં 4 હાથ લાંબી પહોળી અને 1 હાથ ઊંચી સમથળ વેદી બનાવવી જોઈએ. દેવી ભગવતી માટે તે વેદી ઉત્તમ આસન છે. તે વેદી ઉપર ચંદરુ અને ચારે બાજુ તોરણો બાંધીને તેને શણગારવી. અમાસની રાત્રે દેવી તત્વને જાણનારા અને વેદોના પારંગત બ્રાહ્મણોને આમંત્રિત કરવા. પડવાના દિવસે સવારે સમુદ્ર, નદી, તળાવ, વાવ, કૂવો અથવા ઘેર સ્નાન કરી પ્રાતઃકાળના નિત્યકર્મથી પરવારીને બ્રાહ્મણોની વરણી કરવી. બ્રાહ્મણોનું પાદ્ય, અર્ધ્ય, આચમન વગેરે દ્વારા પૂજન કરવું. પોતાની શક્તિ પ્રમાણે આ બ્રાહ્મણોને વસ્ત્ર આભૂષણો આપવા. વૈભવ હોય તો કૃપણતા ન કરવી નહીં, કારણ કે બ્રાહ્મણોને સંતુષ્ટ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. દેવીના પાઠ કરવા માટે 9, 5, 3 અથવા 1 બ્રાહ્મણનું વરણ કરવું. પરંતુ તે બ્રાહ્મણ શાંતિપૂર્વક દેવી પાઠનું પારાયણ કરે તેવું હોવો જોઈએ. ત્યાર પછી વૈદિક વિધિથી શાંતિ પાઠ સ્વસ્તિ વાચન કરવું. વેદી પર રેશમી વસ્ત્ર બિછાવી તેના પર સિંહાસન પધરાવવું. સિંહાસન પર દેવીની પ્રતિમા પધરાવવી. પ્રતિમા 4 ભુજાઓવાળી અને 4 ભુજાઓમાં આયુધો ધારણ કરેલી હોવી જોઈએ. ભગવતીની પ્રતિમાને રત્નોના આભૂષણો, ગળામાં સુંદર મોતીની માળા અને સુંદર વસ્ત્રો પહેરાવવા. તે કલ્યાણમયી ચતુર્ભુજ દેવી હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને સિંહ પર બેઠેલા હોય, અથવા 8 ભુજાવાળા ભગવતી દેવીની પ્રતિષ્ઠા કરવાનો પણ વિધિ છે. ભગવતીની પ્રતિમા ન હોય તો નિર્વાણ મંત્રવાળા યંત્રની પૂજા કરી પીઠ પર સ્થાપના કરવી. બાજુમાં કળશની સ્થાપના કરવી. કળશમાં તીર્થનું પવિત્ર જળ ભરવું. તેમાં સુવર્ણ મુદ્રા અને પંચરત્ન મૂકવા તથા પંચપલ્લવથી યુક્ત તે કળશની વેદ મંત્રોથી પૂજા કરવી. પૂજાની સામગ્રી તૈયાર કરી મંગળમય ગીતો અને વાજિંત્રો વગાડવા. નંદા તિથિ અથવા પ્રતિપદામાં હસ્ત નક્ષત્ર હોય તો પૂજન માટે ઉત્તમ ગણવામાં આવે છે. રાજન, આ પ્રમાણે પ્રથમ દિવસે વિધિપૂર્વક કરેલા પૂજન મનુષ્યની મનોકામના પૂરી કરે છે. ઉપવાસ વ્રત એટલે કે એકટાણું અથવા ઉપવાસના નિયમ સાથે પૂજાનો વિધિ કરવો અને પછી દેવીની પ્રાર્થના કરવી. હે દેવી, તમે જગતના માતા છો, હું ઉત્તમ એવું નવરાત્ર વ્રત કરીશ. હે માતા, તમે મારા બધા કાર્યમાં મદદ કરવાની કૃપા કરો. નવરાત્ર વ્રતની સાંગતા સિદ્ધિ માટે પોતાની શક્તિ પ્રમાણે વ્રત નિયમોનું પાલન કરવું આવશ્યક છે. ત્યાર પછીથી વિધિ સાથે મંત્રોચ્ચાર પૂર્વક પૂજા કરવી. ચંદન, અગર, કપૂર, સુગંધી પુષ્પો, મંદારના તથા કરેણના પુષ્પો, બીલીપત્ર તથા ધૂપ દીપથી ભગવતી જગદંબાનું પૂજન કરવું. અર્ધ્ય આપવો. નારિયેળ, લીંબુ, કેળા, નારંગી, દાડમ, ફણસ, બિલ્લા વગેરે ઉત્તમ ફળો દેવીને અર્પણ કરવા અને પછી ભક્તિપૂર્વક દેવીને ભોજન થાળ અર્પણ કરો. હવન માટે ત્રિકોણ કુંડ બનાવવો જોઈએ અથવા વેદી પણ બનાવી શકાય, પરંતુ તે ત્રિકોણ હોવું જોઈએ. દરરોજ સુંદર અને વિવિધ પ્રકારના દ્રવ્યોથી સવારે, બપોરે અને સાંજે દેવી ભગવતીની પૂજા કરવી. આ દરમિયાન નાચ ગાન અને વાજિંત્રો વગાડી ઉત્સવ મનાવવો જોઈએ. નવરાત્રના નવે દિવસ જમીન પર જ છું કુમારિકાઓની પૂજા કરવી, વસ્ત્રાભૂષણ આપવા અને તેમને સ્વાદિષ્ટ ભોજન કરાવવું. પહેલા દિવસે એક કન્યાનું આ રીતે પૂજન કરવું, પછી ક્રમશઃ એક એક કન્યા વધારતા જઈને નવમે દિવસે નવ કન્યાઓનું વિધિવત પૂજન કરવું. પોતાની સંપત્તિ પ્રમાણે પૂજામાં ધન ખર્ચવું. આ પૂજા વિધિમાં એક વર્ષની કન્યા લેવી નહીં, કારણ કે તેને ન તો સુગંધિત દ્રવ્યોનું કે ન ભોગ પદાર્થોના સ્વાદનું જ્ઞાન હોય છે. ઓછામાં ઓછા બે વર્ષની હોય તેને કુમારી કહે છે. ત્રણ વર્ષની કુમારીને ત્રિમૂર્તિ અને ચાર વર્ષની કન્યાને કલ્યાણી કહે છે. પાંચ વર્ષની કન્યા રોહિણી, છ વર્ષની કાલિકા, સાત વર્ષની ચંડિકા, આઠ વર્ષની સુભદ્રા કહેવાય છે. તેનાથી વધારે ઉંમરની કન્યાની પૂજા કરવી નહીં, કેમ કે બધા કાર્યોમાં નિંદ્ય ગણાય છે. કન્યાઓનું પૂજન તેમની ઉંમર પ્રમાણે આપેલા નામોથી વિધિપૂર્વક કરવું. નવ કન્યાઓના પૂજનનું ફળ એ છે કે તેનાથી દુઃખ, દારિદ્ર્ય અને શત્રુઓનો નાશ થાય છે, ધન, આયુષ્ય અને બળની વૃદ્ધિ થાય છે. ભગવતી ત્રિમૂર્તિની પૂજા કરવાથી ધર્મ, અર્થ અને કામ ત્રણ પુરુષાર્થો સિદ્ધ થાય છે. આ ઉપરાંત ધન ધાન્યની પ્રાપ્તિ અને પુત્ર પ્રોતાદ્રી વૃદ્ધિ થાય છે. કોઈ રાજાને વિદ્યા, વિજય, રાજ્ય અને સુખની ઈચ્છા હોય તો તેણે ભગવતી જગદંબાની નિરંતર પૂજા કરવી. શત્રુઓનો નાશ કરવા માટે ભગવતી કાલિકાની ભક્તિ સાથે આરાધના કરવી. ભગવતી ચંદ્રિકાની આરાધનાથી ઐશ્વર્ય અને ધનની પૂર્તિ થાય છે. હે રાજન, કોઈને વશ કરવા, મોહિત કરવા, દુઃખ દારિદ્ર્યનો નાશ કરવા તથા યુદ્ધમાં વિજય મેળવવા માટે ભગવતી શાંભવીની આરાધના કરવી જોઈએ. કોઈ મહાન કાર્યની સિદ્ધિ માટે અથવા દુષ્ટ શત્રુના સંહાર માટે ભગવતી દુર્ગાની પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે ભક્તિપૂર્વક પૂજા કરવાથી પરલોકમાં સુખ મળે છે. મનોરથની પૂર્તિ માટે ભગવતી સુભદ્રાની ઉપાસના કરવી જોઈએ. મનુષ્યના શારીરિક રોગો દૂર કરવા માટે રોહિણીની નિરંતર પૂજા કરવી. આ તમામ કાર્યમાં ભક્તિભાવ સાથે શ્રી રસ્તુ અથવા શ્રીયુક્ત મંત્રથી અથવા બીજ મંત્રથી પૂજા કરવાનું વિધાન છે. મંત્રના અર્થ આ પ્રમાણે છે. જે દેવી કુમાર કાર્તિક સ્વામીના તત્વોને અને બ્રહ્માદિ દેવતાઓને પણ સર્જે છે તે કુમારી દેવીનું હું પૂજા કરું છું. જે શક્તિ સત્વાદી ત્રણ ગુણો વડે ત્રણ રૂપ ધારણ કરે છે, જેના અનેક રૂપ છે તથા જે ત્રણે કાળમાં વ્યાપ્ત છે તે ભગવતી ત્રિમૂર્તિની હું પૂજા કરું છું. હંમેશા સારી રીતે પૂજાયેલા જે દેવી ભક્તોનું કલ્યાણ કરનારા, સંપૂર્ણ મનોરથને પૂર્ણ કરનારા છે તે ભગવતી કલ્યાણીનું હું પૂજા કરું છું. જે દેવી સંપૂર્ણ પ્રાણીઓના સંચિત કર્મરૂપી બીજોને ઉગાડે છે તે ભગવતી રોહિણીની હું ઉપાસના કરું છું. કલ્પના અંતમાં જે સચરાચર જગતને પોતાનામાં વિલીન કરે છે તે ભગવતી કાલિકાની હું પૂજા કરું છું. જે દેવીનું રૂપ અત્યંત પ્રકાશમાન છે, ચંડ મુંડનો જે સંહાર કરનારા છે, તથા જેમની કૃપાથી ઘોર પાપોનો નાશ થાય છે તે ભગવતી ચંડિકાની હું પૂજા કરું છું. વેદ સ્વરૂપા અને જેમના પ્રાગટ્યના વિષયમાં વેદો કારણનો અભાવ બતાવે છે તે સુખ આપનારા સાંભવીની હું પૂજા કરું છું. જે ભક્તોના સંકટો સદા દૂર કરે છે, ભક્તોના દુઃખ દૂર કરવા એ જેનો સ્વભાવ છે, અને દેવતાઓ પણ જેમને જાણવામાં અસમર્થ છે તે દુર્ગાની હું પૂજા કરું છું. જે પૂજાયેલા દેવી ભક્તોનું કલ્યાણ કરવા સદા તત્પર રહે છે તે અમંગળોનો નાશ કરનારા ભગવતી સુભદ્રાની હું પૂજા કરું છું. તેના સંસ્કૃત શ્લોક આ પ્રમાણે છે. કુમારસ્ય ચ તત્વાની યા સૃજત્યપી લીલયા કાદિનપી ચ દેવા સ્વસ્તા કુમારીં પૂજ્યામ્યહં. સત્વાદિ વિસ્ત્રીમૂર્ત્યા ત્રેહી નાના સ્વરૂપિણી ત્રિકાલવ્યાપીની શક્તિ સ્ત્રીમૂર્તિં પૂજ્યામ્યહં. કલ્યાણકારિણી નિત્ય ભક્તાનાં પૂજિતાનીશં પૂજ્યામી ચ તાં ભક્તયા કલ્યાણીં સર્વકામદાહં. રોહયંતી ચ બીજાની પ્રાગ્જન્મ સંચિતાની વે યા દેવી સર્વભૂતાની યા દેવી સર્વભૂતાનાં રોહિણીં પૂજ્યામ્યહં. કાલી કાલયતે સર્વં બ્રહ્માંડં સચરાચરં કલ્પાંતર સમયે યાતા કાલિકાં પૂજ્યામ્યહં. ચંડિકાં ચંડ રૂપાં ચ ચંડ મુંડ વિનાશિનીં તાં ચંડ પાપ હરિણીં ચંડિકાં પૂજ્યામ્યહં. અકારણાત સમુચ્યતર સમુચ્યતપતિર્યં મયે પરિકીર્તિકા પરિકીર્તિતા યસ્યાત સ્વતાં સુખદાં દેવી શાંભવીં પૂજ્યામ્યહં. દુર્ગાત ત્રાયતિ ભક્તં યા સદા દુર્ગાતિ નાશની દુર્ગ્નેયા સર્વદેવાનાં તાં દુર્ગાં પૂજ્યામ્યહં. સુભદ્રાણી ચ ભક્તાનાં કુરુતે પૂજિતા સદા અભદ્રનાશિનીં દેવી સુભદ્રાં પૂજ્યામ્યહં. વિદ્વાનોએ આ મંત્રોથી કુમારિકાનું વસ્ત્રો, આભૂષણો, માળા અને ચંદન વગેરે દ્રવ્યથી પૂજન કરવું. વ્યાસજી કહે છે, જેના શરીરમાંનું કોઈ અંગ ખામીવાળું અથવા ઓછું હોય, કોઢ થયો હોય, ઘા કે ગઢ ગુમડના નિશાની હોય, અથવા શરીરમાંથી દુર્ગંધ આવતી હોય કે ઉત્તમ કુળની ન હોય, તેવી કન્યાને પૂજામાં લેવી નહીં. જન્મથી આંધળી, ત્રાસી નજરની, કાણી, કુરૂપ શરીર પર વાળ હોય તેવી રોગિષ્ઠ તથા રજસ્વલા કન્યાને પૂજામાં લેવી નહીં. જે દુર્બળ હોય, ઉંમર 1 વર્ષથી ઓછી હોય, વિધવા સ્ત્રીની કન્યા હોય તથા લગ્ન થતા પહેલા જેને માતાએ જન્મ આપ્યો હોય, આવી કન્યાઓ પૂજામાં ત્યાજ્ય ગણવી. કોઈ પણ પ્રકારનો રોગ ન હોય, સુંદર હોય અથવા દોષ રહિત હોય તેવી કુળવાન કન્યાનું વિધિપૂર્વક પૂજન કરવું. બધા કાર્યની સફળતા માટે બ્રાહ્મણની કન્યા, યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે ક્ષત્રિય કન્યા, વ્યાપારમાં લાભ માટે વૈશ્ય કન્યા અથવા શુદ્ર કન્યાનું પૂજન કરવું એવી માન્યતા છે. બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ બ્રાહ્મણ કન્યાની પૂજા કરવી. વૈશ્યો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ણની કન્યાનું પૂજન કરી શકે છે. શુદ્ર માટે ચારેય વર્ણની કન્યાઓ પૂજનીય છે. શિલ્પીઓ યથા યોગ્ય તેમના પરિવારની કન્યાઓનું પૂજન કરે. નવરાત્રની વિધિ પ્રમાણે દરરોજ ભક્તિપૂર્વક પૂજા થવી જોઈએ. નવરાત્રમાં રોજ પૂજન ન થઈ શકે તો આઠમના દિવસે વિશેષ રૂપે પૂજા કરવી આવશ્યક છે. પ્રાચીન કાળમાં દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરનાર ભગવતી ભદ્રકાળીનો અવતાર આઠમના દિવસે થયો હતો. તેમની આકૃતિ અત્યંત ભયંકર હતી. તેમની સાથે કરોડો યોગિનીઓ હતી. તેથી આઠમના દિવસે ચંદન પુષ્પ તથા વિલેપન આદિ અનેક જાતની સામગ્રી વડે રોજ પૂજા કરવી. તે દિવસે હવિષ્ય હવન બ્રાહ્મણ ભોજન તથા ફળ પુષ્પો અર્પણ કરીને ભગવતી જગદંબાને પ્રસન્ન કરવા. રાજન, પૂરા નવરાત્ર ઉપવાસ ન કરી શકાય તો 3 દિવસ ઉપવાસ કરવાથી મનુષ્યને ઉપર જણાવેલ ફળ મળે છે. 7મ, 8મ અને 9મા 3 દિવસ ઉપવાસ કરીને દેવીની પૂજા કરવાથી તમામ ફળ મળે છે. દેવી પૂજન, હવન, કુમારિકા પૂજન અને બ્રાહ્મણ ભોજન આ ચાર કાર્ય થવાથી નવરાત્ર વ્રત સાંગોપાંગ પૂરું થાય છે એવું માનવામાં આવે છે. જગતના બીજા અનેક વ્રત દાન છે, પરંતુ તે બધા નવરાત્ર વ્રતની તુલના કરી શકે નહીં. કારણ કે આ વ્રત ધન ધાન્યની પ્રાપ્તિ કરાવનારું, સુખ શાંતિ આપનારું, આયુ આરોગ્ય વધારનારું તથા સ્વર્ગ અને મોક્ષ અપાવવા સમર્થ છે. તેથી જેને વિદ્યા ધન પુત્ર મેળવવાની ઈચ્છા હોય તેણે આ મંગળકારી વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. વિદ્યા પ્રાપ્ત કરવાની અભિલાષા ધરાવનારને આ વ્રત દ્વારા સંપૂર્ણ વિદ્યાઓ પ્રાપ્ત થાય છે. જેનું રાજ્ય જતું રહ્યું હોય તેવા રાજાને પુનઃ રાજ્યગાદી અપાવવાની ક્ષમતા આ વ્રતમાં છે એ નિર્વિવાદ વાત છે. જેમણે પૂર્વ જન્મમાં ઉત્તમ નવરાત્ર વ્રતનું પાલન કર્યું ન હોય તેવા લોકો જ આ જન્મમાં રોગી, દરિદ્ર અને સંતાનહીન થાય છે. જે સ્ત્રી વંધ્યા, વિધવા અથવા ધનહીન છે તેના વિશે એવું સમજવાનું કે અવશ્ય તેણે પૂર્વ જન્મમાં નવરાત્ર વ્રત કર્યું નથી. જેણે જગતમાં આવીને ઉપર કહ્યા પ્રમાણે નવરાત્ર વ્રતનું પાલન કર્યું નથી તે ધનવાન કઈ રીતે થઈ શકે, અથવા તેને સ્વર્ગનું સુખ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? જેણે બીલીપત્રમાં લાલ ચંદન લગાડીને તેના દ્વારા દેવી ભવાનીની પૂજા કરી છે તે જ પૃથ્વી પર રાજા બને છે. ભગવતી કલ્યાણ કરનારી છે. આવા ભક્તના જન્મ મરણ થતા નથી, તેના દુઃખો દૂર કરવા દેવી હંમેશા તત્પર રહે છે. સિદ્ધિ પ્રદાન કરનારી આ દેવી જગતમાં બધાથી શ્રેષ્ઠ છે. જે મનુષ્ય આવા દયાળુ ભગવતીની ઉપાસના ન કરી તે ખરેખર આ જગતમાં દુઃખી, શત્રુઓથી ઘેરાયેલો અને દરિદ્ર થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, સૂર્ય, અગ્નિ, વરુણ, કુબેર અને ઇન્દ્ર વગેરે દેવતાઓ ખૂબ જ પ્રેમ સાથે જે દેવીનું ધ્યાન કરે છે તેવા દેવી ચંડિકાને મનુષ્યો કેમ ન ભજે? મનુ મહારાજે કહ્યું છે કે જે મનુષ્ય દેવીના સ્વાહા અને સ્વધા નામોનો જપ કરે છે તેના પર બધા દેવતાઓ અને પિતૃઓ તૃપ્ત થાય છે. તેથી શ્રેષ્ઠ મુનિઓ બધા યજ્ઞોમાં હર્ષ સાથે, મંત્રો સાથે સ્વાહા સ્વધાનું ઉચ્ચારણ કરે છે. જે દેવીની ઈચ્છાથી બ્રહ્મા જગતની ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ અનેક અવતાર ધારણ કરીને પાલન કરે છે અને શંકર સંહાર કરવામાં તત્પર થાય છે તે કલ્યાણદાયી ભગવતીને મનુષ્ય કેમ ભજતો નથી? મનુષ્યો, નાગ, પક્ષીઓ, પિશાચ, રાક્ષસ અને દેવતાઓ, તેમાં કોઈ એવું નથી જેનામાં ભગવતીની શક્તિ ન હોય, છતાં તે હરી ફરી શકે. સર્વત્ર ભૂમંડળમાં નિયમ લાગુ છે. મંગળદાયી ભગવતી ચંડિકા બધી કામનાઓ સિદ્ધ કરી દે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પદાર્થોની અભિલાષા રાખનારો કયો એવો મનુષ્ય છે જ્યાં ભગવતીની ઉપાસના ન કરે અથવા તેના વ્રતમાંથી વંચિત રહી જાય? ઘોર પાપી પણ જો નવરાત્ર વ્રત કરે તો બધા જ પાપોથી તેનો ઉદ્ધાર થઈ જાય છે. પૂર્વકાળની વાત છે, એક નિર્ધન વૈશ્ય હતો, તે ખૂબ જ દુઃખી હતો. રાજન, કૌશલ દેશના કોઈ સજ્જનને ઘેર તેનું લગ્ન પણ થયું હતું. તે તેના જાંજા સંતાનોનું ઉદર પોષણ કરી શકતો નહીં. તેના બાળકો સાંજે માંડ થોડું ભોજન પામી શકતા હતા. વૈશ્ય પણ જે મળ્યું તે થોડું ખાઈને જીવન વિતાવતો હતો. વૈશ્ય જાતે ભૂખ્યો રહીને પણ કુટુંબ પોષણ કરતો હતો. તે વૈશ્યના મનમાં અપાર ચિંતા રહેતી હતી, પરંતુ તે ધર્મનું સદા આચરણ કરતો હતો. તેની ઇન્દ્રિયો તેના વશમાં હતી. તે શાંત, સદાચારી, સત્યવાદી, ક્રોધ રહિત અને ધીરજ વાળો હતો. અહંકાર કે દંભ વિનાનો આવેશ્ય યથાશક્તિ અતિથિઓને જમાડીને પછી જ ભોજન કરતો હતો. આ તેનો દૈનિક નિયમ હતો. આ પ્રમાણે તે સમય વ્યતીત કરતો હતો. ઉત્તમ ગુણોને કારણે તે સુશીલ નામે ઓળખાતો હતો. પોતાની દરિદ્રતાથી કંટાળીને તેણે એક દિવસ એક શાંત મૂર્તિ મુનિને પૂછ્યું. સુશીલે કહ્યું, હે બ્રાહ્મણ દેવતા, આપ ખૂબ વિલક્ષણ બુદ્ધિમાન છો. મને કૃપા કરીને આજે એ કહો કે મારી દરિદ્રતા કઈ રીતે દૂર થાય. હે માન આપનારા, મારે સંપત્તિ જોઈતી નથી. હું એવું નથી ઈચ્છતો કે હું ધનવાન બની જાઉં. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપને પૂછવાનું કારણ એટલું જ છે કે મારા કુટુંબનું ભરણ પોષણ કરવાની શક્તિ મારામાં આવે. મારી નાની પુત્રી અને બાળકો ખાવા માટે દરરોજ રડિયા કરે છે. ઘરમાં એટલું અનાજ નથી કે હું તેમને એક એક મુઠ્ઠી પણ આપી શકું. રોતા રોતા મારા બાળકો ઘરમાંથી નીકળી ગયા છે. મેં તેમનો ત્યાગ કર્યો છે. પરંતુ હવે મારું મન અત્યંત બળ્યા કરે છે. પરંતુ મારી પાસે પૈસા નથી, તેથી હું શું કરું? મારી પુત્રી લગ્ન કરવા જેવી થઈ ચૂકી છે. મારી પાસે પૈસા નથી, હું શું કરું? હે દ્વિજવર, આ કારણે હું ચિંતામાં ડૂબ્યો છું. હે દયાના સાગર, આપ સર્વજ્ઞ છો. આપ મને તપ, દાન, વ્રત, મંત્ર જાપ, કોઈ પણ એવો ઉપાય બતાવો જેનાથી હું મારા આશ્રિતોનું સારી રીતે ભરણ પોષણ કરી શકું. બસ મારે આટલું જ ધન જોઈએ છે. આનાથી વધારે ધન માટે હું આપને તસ્દી આપવા માંગતો નથી. હે મહાભાગ, આપની કૃપાથી હવે મારો પરિવાર સુખી થાય એવો કોઈ ઉપાય મને કહો. વ્યાસજી કહે છે, રાજેન્દ્ર, સુશીલ વૈશ્ય આ પ્રમાણે પૂછ્યું તે સાંભળીને તપસ્વી બ્રાહ્મણને હર્ષ થયો. તેણે વૈશ્યને કહ્યું, વૈશ્યવર્ગ, તું હવે શ્રેષ્ઠ એવું નવરાત્ર વ્રત કર. આ વ્રતમાં ભગવતી જગદંબાની પૂજા હવન કર અને બ્રાહ્મણોને ભોજન કરાવવું પડશે. વેદોનું પારાયણ, દેવીના મંત્રોનો જપ અને હવન વગેરે પણ કરવાનું હોય છે. પરંતુ હમણાં તો તું તારી શક્તિ પ્રમાણે નવરાત્ર વ્રત કર, તારું કાર્ય નિશ્ચિંત રૂપે સફળ થશે. વૈશ્ય, જગતમાં આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ વ્રત નથી. આ પરમ પવિત્ર અને સુખદ વ્રતને નવરાત્ર વ્રત કહેવાય છે. હંમેશા આ વ્રત નિયમ પ્રમાણે કરવાથી જ્ઞાન અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. સુખ સંપત્તિ અને સંતતિની વૃદ્ધિ થાય છે તથા શત્રુનો કોઈ દાવ કામયાબ નીવડતો નથી. ભગવાન શ્રીરામને વનવાસ થયો હતો, સીતાનું હરણ થયું હતું. ત્યારે કિષ્કિંધામાં તેમણે આ વ્રત કર્યું હતું. તે વખતે ભગવાન શ્રીરામ સીતાના વિયોગથી અત્યંત દુઃખી હતા. ત્યારે તેમણે નવરાત્ર વ્રત કરીને ભગવતી જગદંબાની ઉપાસના કરી. ત્યારે તેમને જનક પુત્રી સીતાજી પાછા મળ્યા હતા. તેમણે વિશાળ સમુદ્ર પર પુલ બાંધ્યો, મહાબળવાન રાવણ અને કુંભકર્ણને માર્યા, રાવણના પુત્ર મેઘનાદને પણ માર્યો અને વિભીષણને લંકાનો રાજા બનાવ્યો. અને ત્યાર પછી અયોધ્યા આવીને તેમણે નિષ્કંટક રાજ્ય કર્યું. વૈશ્યવર્ય, અપાર તેજસ્વી શ્રીરામને આ પૃથ્વી પર અનંત સુખભોગ નવરાત્ર વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થયા હતા. વ્યાસજી કહે છે, રાજન, બ્રાહ્મણની આ વાત સાંભળીને તે સુશીલ વૈશ્ય તેમને પોતાના ગુરુ બનાવ્યા અને તેમની પાસેથી માયા બીજ નામના ભુવનેશ્વરી મંત્રની દીક્ષા લીધી. ત્યાર પછી નવરાત્ર વ્રત કરીને સંયમપૂર્વક ઉત્તમ ભક્તિ સાથે તેણે તે જપનો આરંભ કર્યો. તેની સ્થિતિ પ્રમાણે પૂજનની અનેક સામગ્રી એકત્ર કરીને તેણે ભગવતીની ભાવપૂર્વક પૂજા કરી. સતત 9 વર્ષ સુધી દરેક નવરાત્રમાં ભગવતીના માયાબીજ મંત્રનો તે જાપ કરતો હતો. 9મા વર્ષના અંતિમ નવરાત્રની 8મના દિવસે રાત્રિના સમયે ભગવતી પ્રગટ થયા અને તે વેશ્યને દર્શન આપ્યા અને અનેક પ્રકારના વરદાન આપીને તેને કૃતકૃત્ય ધન્ય ધન્ય કરી દીધું. અધ્યાય 26-27 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.